નાસ્તા થયેલા પેલા બંધેલા કઈ કરું, ત્યારે તો ગયા અવતાર બંધેલા, તે અવતાર માં આવ્યો મહાત્મા થયા પછી નિકાચિત કર્મ બાંધે તો પછી આ જૈમેશ ની અને પપ્પા ની જે આખી બે અવસ્થા હતી તે એકચુઅલી નિકાચિત નથી. જૈમેશ અને ચંદ્રકાંત ભાઈ એટલે પપ્પા ની જે મારે ને એમને હતી એ એકચુઅલી નિકાચિત અવસ્થા નથી, નિકાચિત હતી. હા એ પણ હવે એટલે ચાર્જિંગ પોઈન્ટ નથી અત્યારે, ઉડી ગઈ હવે. પણ દાદા એ જગ્યાએ પ્રતિક્રમણ ન કરે અથવા પોતે આ જૈમિન ભૂલ કરે છે અને જૈમિન છે ટકોર ના કરે તો ત્યાં બંધન ઉભું થાય, ફરી કરવું પડે, ફરતી દી અને નિકાલ કરવો પડે. અને પ્રતિક્રમણ કરે તો પછી થાય ધોઈ જાય, એટલે પ્રતિક્રમણ આવશ્યક આવશ્યક આવશ્યક વસ્તુ તો નથી. આલોચના પ્રતિકો ને પ્રત્યા કે આલોચના એટલે સીધો થયો એ જ્ઞાની પુરુષ થી હું કબૂલ કરી દેવો, તેનાથી દુઃખ અડધું અડધું કરતો એનાથી દુઃખાઈ જાય. પછી તે પ્રગટ થયા પછી કહી દેવું પ્રતિકોણ કરવું બસ, અને પછી નક્કી કરવું કે હવે ફરી કરવું નથી, છતાં ફરી થવાનું લાંબા ગાળાનું છે એટલે ફરી થયો કરે ને. મહાત્માઓમાં નિકાચિત કર્મ નો ઉદય આવે તો એમાં એના ભોગવટામાં ફરક હોય, એ નિકાચિત કર્મ ના ભોગવટામાં ફરક હોય એવો ફરક, લુપ્ત માણસ લુપ્તી રીતે ભોગવે, આ સી સારા માણસ સારી રીતે ભોગવે, કોઈ અજાણ રીતે ભોગવી જાય પોતાને ખબર ના પણ ભોગવતો હોય. એક છો 6 વર્ષ નું છોકરું એની માં મરી જાય અને 22 વર્ષ ના છોકરા મરી જાય, દેવ ની માં મરી જાય પણ ભોગવે કોણ વધારે? છોકરો ભોગવે, 22 વર્ષ નો છોકરો ભોગવે જ્યાંથી એ વધારે ભોગવે, પેલા ની માં તો ખરી ને મરી ગઈ, પેલા ની માં મરી ગઈ, પેલા ની માં પેલો કેમ ઓછું ભોગવે? ડેવલપ થયેલો છે, બુદ્ધિ ડેવલપ થઈ જાય પછી, એટલે અજવાણ થી ભોગવે છે. માં મરી ગઈ એનું ફળ ભોગવે પણ અજવાણ થી ના અજવાણ એમ ભોગવે. નિકાચિત કર્મમાં મહાત્માઓને જ્ઞાન જાગૃતિ શું હેલ્પ કરે? નિકાચિત કર્મમાં મહાત્માઓને જ્ઞાન જાગૃતિ શું હેલ્પ કરે? ફરી છતાં એવું ના થાય, ફરી એવું બંધ પડવા ના, બંધ તો પડતો નથી પણ ફરી એવું ફરી એ ફાઇલ થમી ના પડે, એ ફાઇલ નિકાલ થઈ ગયો જાગૃત. જેથી સહી કર્યા વગર ન કરે એટલે ફરી ભાઈ સહી કરવા આવશે. આલોચના જેને જેને આપી છે એની પોતાની ચર્ચા નથી થતી એકબીજા ઉપર, પોતાને બધું બધું ખુલ્લું કે તે કેટલા માણસો બધાની હાજરીમાં ખુલ્લું કે બહુ ઓછા મળે, બહુ ઓછા મળે. ઉદય આવે તો ત્યાં ઘડી શું જાગૃતિ હોવી જોઈએ મહાત્માઓને? આત્મા થઈ જવાનું, આત્મા શું થાય છે શું એ કરે. પ્રતિક્રમણ ને અંડર મારવું પડે પછી, પ્રતિક્રમણ કરવા પડે જોરદાર, પ્રતિક્રમણ કરવા જોઈએ જોરદાર. મરાય તો નહી મારે તો કેટલું મારે પણ મરાય ઉમરો ના કહે ને એટલે દાદા આત્મા થઈ ગયા પછી જે બી એવી મિત્ર ચેતન ની અવસ્થા આવે એને જોયા જ કરવાની, તો એને કશું અડતું જ નથી, એને પોતાને કશું અડતું જ નથી. પોતે જો કદી એમાં જોયા કરતો હોય ને તો આ દેહ નો ગમે તે ઉપયોગ કરતો હોય તો આપણે અડે નહી, જોયા કરે તો રસ લે તો અડે, રસ ચાખે રસ તો ચાખે જ ને, અને અનુભવ તો થાય જ ને એ વસ્તુ નો, એટલે ના ચાખો હોય તો ના ચાખે. પાંચ ઇન્દ્રિય ના આધારે ખ્યાલ તો આવે જ ને, બળાત્કાર હોય તો નહી ચાખતા, સ્ત્રીઓને ચાખવા ના મળે બળાત્કાર, દુઃખ જ થયા. હવે એ દુઃખ નહી કરતા તો અજ્ઞાતા જશે, એટલું જ છે એ. એટલો એટલે એમાં સાથે સાથે સખત ના મરજી હોય, એની એની સાથે સાથે સખત ના મરજી હોય, દેહ ને રહેવા દે છે બળાત્કાર હોય સ્ત્રી, એમ થઈ મને આ દુઃખ આપી રહ્યો છે, આપડે જાણે કે આને દુઃખ આપી રહ્યો છે, કોઈ દીકરો એટલે આપણને ટ્રસ ના થાય, એવું આપણો વિજ્ઞાન છે. દાદા એ તો બહુ જ એ જાગૃતિ ડેવલપ થવી અથવા તો જ્ઞાની પાસે સમજીને એક્ઝેટ થવું એ તો બહુ અઘરું છે એમ. જેને તેમ કરવું હોય તો કરી શકે, સાધના એટલે તો સાત તો ઈચ્છા હોય સાત લીધા વગર રહે નહીં એ પ્રકારની. દાદા આ દવા જ આખી મીઠી છે, આ દવા મીઠી છે, હવે પોતે માને કે સ્વાદ નથી લેતો એ ક્યાં સુધી ચાલે? મીઠી હોય બળાત્કારમાં મીઠી ના હોય, બળાત્કારમાં તો ના જ હોય કેમ, એ તો ત્યાં તો જુદી જ વસ્તુ હોય ને, બે ની મરજી તો છે નહીં એટલે આખું એ તો રહે જ ને, બે ની મરજી આવે તો થાય ને, કેવું કહે ઉઠાય જાય ને પ્રશ્ન તો નહીં હોતો. મજા આવે નઈ ઉઠે જાય, ત્યાં શું થાય મજા આવે જ નઈ ને, હજુ દુઃખ થયા કરે હે, ચિંતા ચિંતા ના થાય, હા ચિંતા તો થાય જ નઈ ને જ્ઞાન પછી. તો દાદા એનો મિનિંગ એવો થયો કે એ અવસ્થામાં પોતે આત્મ સ્વરૂપ જ થઈ જાય છે, સહજ રીતે આત્મ સ્વરૂપ થઈ જાય છે, એને પોતાને લાવવાની જરૂર નથી હતી. ઉમો હોય ભયંકર દુઃખ આવે તો ઉમો હોય, ભયમાં રહે જ નહીં, બહાર કઈ દુઃખ ના હોય કે દાખલ જ આમ દુઃખ આવી નીકળી જાય. પણ દાદા એ પૂર્ણ આત્મ સ્વરૂપ ના હોય ને, પ્રજ્ઞા આત્મ સ્વરૂપ માં હોય ને એકચ્યુઅલી, કે પૂર્ણ આત્મ સ્વરૂપ હોય પ્રજ્ઞા, પ્રજ્ઞા આત્મ સ્વરૂપ પ્રજ્ઞા એ પૂર્ણ જેવી જ છે એને કઈ. આપે આજે વાત કરી તો એમાં અજ્ઞાની રહે છે તો એમાંથી મુક્ત રહી શકે? આ મહાત્માની વાત કરી પણ અજ્ઞાની બી અજ્ઞાનીઓને આવી દશા આવે છે તો એમાં પોતે આત્મ સ્વરૂપ હોય છે, બળાત્કાર મુક્ત રહી જાય. પણ દાદા પહેલી અવસ્થા કદાચ એવી હોય પણ જેમ જેમ પછી એનો સંસર્ગ વધતો જાય, એનો સંપર્ક ને સંસર્ગ વધતો જાય કે પછી તો પોતે સીડી ઉતરતો જાય ને, પહેલી સ્ટેજ માં તો પોતે આત્મ સ્વરૂપ હોય પણ જેમ જેમ એને ભ્રાંતિ બેસાડવામાં આવે કે આમાં સુખ છે આમાં સુખ છે, એટલે એટલી જ અવસ્થા પૂરતી આત્મા સ્વરૂપ હોય ને, કાચો કાચો પડી જાય. ત્યાંથી એને ભાગી તો છૂટવું જ જોઈએ ને. નથી ગમતું તમારી પછી થોડું થોડું ગમવામાં આવ્યું. એટલે એ જગ્યા તો ભાગેડી વૃત્તિ હોવી ઘટે ને, એ જગ્યાએ ભાગેડી વૃત્તિ તો હોવી ઘટે ને. આવી અવસ્થા આવે, કોઈ છોકરી ઉપાડી જાય અથવા તો બળાત્કાર નો પ્રસંગ આવે, તો એ જગ્યાએ ભાગેડી વૃત્તિ તો હોવી ઘટે ને. ભાગેડી વૃત્તિ, ભાગી છૂટવાની વૃત્તિ હોવી જોઈએ ને. કારણ કે એ તો બહુ લિમિટેડ ટાઈમ હોય છે એનો, આત્મા સ્વરૂપ નો. આત્મા સ્વરૂપ નો બહુ લિમિટેડ ટાઈમ હોય છે. બરોબર. એ પ્રસંગ ઉભા ના થાય એવું જોવું, ઉભા થાય તો ખસી જવું. એ તો લગભગ આ કારણ દાદા શક્ય નથી, આ કારણ શક્ય નથી કે પ્રસંગ ના ઉભા થાય. થવાના થવાના છે. એટલે આપડે આઈસ્ક્રીમ કર્યા વગર રહે નહીં બધું, પણ આપડે ખોરાક ને હંતાવી દઈએ તો આઈસ્ક્રીમ અટકી જાય. ટાઈમ ટાઈમ ગયો એટલે પછી બધું ઉડી ગયું. ટાઈમિંગ ઉડી જવો જોઈએ. દરેક ઘર નો ટાઈમ લખેલો હોય છે. ટાઈમ ગયો એટલે બધું ઉડી ગયા. ભૂતકાળમાં એવા પ્રસંગો છે કે સતી એના શિયર બચાવવા માટે આપઘાત કરે છે, તો કેટલા અંશે ઉચિત કહેવાય? કેટલા અંશે એ ઉચિત કહેવાય? એ ઉચિત કહેવાય આપઘાત કરે એ નિમિત્તે? બીજા જે જીવો આપઘાત કરે છે શ્રેણી ઊંચી ને? આપણે એના હેતુ માટે, શું હેતુ માટે આપઘાત કરે છે એ હેતુ જોવામાં આવશે. પછી નો એનો બીજો અવતાર ઊંચો આવે એમ ને. કુર્તિભાઈ એમ પૂછે છે કે મહાત્માઓને આવા પ્રસંગોમાં આપઘાત ની જરૂરિયાત નહીં ને? છતાં આપઘાત કરે તો એને સ્નાય નાખે. એટલે મેં માલ ભરેલો છે ને, એને એવો માલ ભર્યો મારે આપઘાત કરવાનું. એટલે આ સતીઓ આપઘાત કરે છે તો બીજી યોની માં નથી જતા, પણ ઊંચી યોની આવે છે ને, જે પ્રેત માં એમાં જતા હોય છે એમાં ના જાય. શું હેતુ માટે એને આપઘાત કરે છે? આ બધાને એક સંસર્ય બરો પાવ કશું નડતું નહીં આ દુનિયા. જેટલી સમજ ડેવલપ થાય તો એટલું પડાય. સમજ માટે પુસ્તક લખેલા, પુસ્તક નથી લખેલા. સારી પડે હિસાબ નહી બધું. મનમાં એવો ડર રે કે ભાઈ આપડે જાહેર કરીએ તો એમ કે વધારે માંગે ખર્ચા ના પૈસા વહીવટ માટે. આપડે જેવા હોય એનું શું કારણ છે? આપડે ટોળું હોય જો ઓળખાણ જો ત્યાં જ વાર્ડપ્રેસ હોય તે વાર્ડપ્રેસ એ ટોળા મને આવે ટોળા માં આપડે એડજસ્ટ થતા જ હોય એ ટોળા મારા માં આવે જ્યારથી પગાર વધ્યો ત્યારથી આવું થયા કરે છે તમારે વધ્યું કે નહીં વધ્યું મારે તો આ વધી જ ગયા દાદાનું પણ તે મુક્ષાર્થમાં શુદ્ધાત્મા શુદ્ધાર્થ જે તમે આપણે એને જેને કે સર્વજ્ઞ અરિહંત ભગવાન એટલે સર્વજ્ઞ હા પણ ક્યાં છે શું નામ હતું તો મોક્ષ પામી એ તો મોક્ષ પામી ગયા ઋષભદેવ ભગવાન ક્યારે આવે અરિહંત નમો અરિહંત કોને કહો અરિહંત ખરા ના સાચી કોઈ પણ પૂર્ણ પુરુષ મોક્ષ પામે એ અરિહંત હોય એ અરિહંત રહેવાના જ ને સાહેબ કોઈ પણ પૂર્ણ પુરુષ મોક્ષ પામે એ અરિહંત હોય એ અરિહંત જ રહેવાના ને અરહત ના ભાઈ અરહત અરહત ના પતિ ના રહે પતિ સિદ્ધ કહેવાય હા એટલે સિદ્ધ સાહેબ સિદ્ધ ભગવાન તો જેટલા મોક્ષ ગયા બધા સિદ્ધ ભગવાન જેટલા મોક્ષ ગયા બધા સિદ્ધ ભગવાન પણ એમાંથી જેને તીર્થંકર નામ પર નિકાચિત કર્યું હોય એ અરિહંત એમાંથી જે તીર્થંકર નામ પદ નિકાચિત કર્યું હોય એ અરિહંત એ 24 તીર્થંકર ભગવાન અહીંના અને અત્યારે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે જ ને પણ મહાવીર ક્ષેત્રમાં મહાવીર ક્ષેત્રમાં અરિહંત ભગવાન કહેવાય ને તમે ના એ તો સિદ્ધ થઈ ગયા તાર કે મારી ભૂલ થઈ ગયા સિદ્ધ ભગવાન તો સાહેબ મોક્ષ માં જે જાય એ બધા સિદ્ધ પણ એમાંથી જેમણે તીર્થંકર નામ પદ નિકાચિત કર્યું એ અરિહંત ભગવાન અને 24 તીર્થંકર ભગવાન અરિહંત ભગવાન જેમણે આપણી પર અસંખ્ય અગણિત ઉપકાર કર્યા છે એમનું નામ લઈએ ને એમનો પ્રયત્ન કરું છું ચિંતાનું ફળ શું આવે પ્રયત્ન કરું છું કે જે દુનિયામાં મારું જે કઈ થાય છે ને જે ક્ષણે થાય છે એ મારા કર્મના બંધોથી થાય છે નવા બંધન ન બંધાયનો પ્રયત્ન કરું છું તો ચિંતા કરો છો નથી કરતા કરું છું હજી એ પદે પામે નથી ચિંતાનું ફળ શું આવે જોડાશે ભાઈ જાણું છું શું ફળ છે એનું આર્થ ધ્યાનનું ફળ શું આર્થ ધ્યાનનું ફળ કર્મ દુષ્કર્મ કર્મો બધા ખોટા કર્મો ખોટા કર્મો કર્મો કર્મો નું મારે ભોગવવાના ના પણ જાનવર ગતિ તિરંગ ગતિ બરોબર છે તો તિરંગ ગતિ તમને બહુ મજા આવે છે આ બે પગ છે ચાર પગ કરી બરોબર છે સાહેબ એ જ વસ્તુ કરવા માટે મહેનત કરું છું અને એ જ પ્રમાણે હું પ્રયત્ન કરું છું કોણ કરે છે પણ કોણ આત્મા શું નામ આત્માનું નામ તો કઈ નથી આ તો ખાલી આ શરીર નું નામ છે આત્માનું નામ નથી આ તો શરીર નું નામ છે આત્માનું કોઈ નામ કશું કરે નહીં આત્માનું કઈ નામ નથી આત્મા કશું કરે નહીં આત્માનું કોઈ નામ નથી આત્મા તો શુદ્ધ આત્મા છે એની પર બધા અમારા બધા કરેલા કાર્યો ના પડળ બંધાયેલા છે આત્મા તો શુદ્ધ આત્મા છે ને એનો આરોપ એટલે સુધી જવાનો ને આ આરોપ ચોથો છે ને આ આરોપ ચોથો છે ને મહાવીર સ્વામી તીર્થંકર ભગવાન ને 2500 વર્ષ પૂરા થયા 2500 વર્ષ તીર્થંકર ભગવાન પછી હું એ માનું તો પાંચમો આરો શરૂ થયો પાંચમો આરો શરૂ થયો 21000 વર્ષ માંથી 2500 વર્ષ ગયા 18500 વર્ષ બાકી છે કઈ બાદ જવું છે આરા પણ છઠ્ઠા પણ જવું પેલા બીજા આરા તો મહાવીર ક્ષેત્ર માં થઈને મોક્ષ જવું છે રસ્તો કેવો કર્યો ચિંતા બંધ થઈ ગયેલું હોય છે ગધુ 5000 રૂપિયા નું કાપે તો આશીર્વાદ આપે કાપનાર એ જો થાય ને અને એ ખરેખર થવું જોઈએ જે થાય તો કોઈ સવાલ જ નથી મોક્ષ જવાનો થતું નથી એનું શું થતું એનું કારણ એ છે કે હજી આ જિંદગી ના આ બધા સંસારમાં છે ને મોહ માયા માં રાચા પાચા થઈ ગયા છે એ બધા ભાગી છૂટો હોય બહાર નીકળવું છે મારી ઠોકી બહાર નીકળી જ જવું છે બહાર જલ્દી બને એટલું નીકળી જવું છે બહાર બને એટલું જલ્દી નીકળી જવું છે પછી હિમાલય તરફ જતા રહેશો ના ના હિમાલય માં જરૂર નથી અહિયાં મકાન માં રહીશ મારા દેવગુરુ છે તીર્થંકર ભગવાન જે ભક્તિ કરીશ સાથે દુનિયાની ભક્તિ કરીશ એક એક આત્માઓ બધા આત્માઓની ભક્તિ કરીશ કોઈ મારાથી કોઈ ખોટું ના થાય એવું કરીશ કરનારો કોણ ભક્તિ નો કરનાર તો શું નામ તમારું મારું નામ તો કીર્તિપાલ છે કીર્તિપાલ તો ખરેખર કીર્તિપાલ છો પ્રયત્ન કરું છું ખરેખર કોણ છો? ખરેખર પ્રયત્ન કરું છું કે હું થવાનો, પછી થયો નથી. અત્યારે કીધી પેલા નામ પર વેપાર નહીં બધો? આમ તો વેપાર છે એ તો છે ને, ચાલ્યા કરશે. બહેરા છોકરા કોણ? બહેરા છોકરા એ તો એક સંસાર ની એક મોહ માયા છે. એક લેન્ડેડ છે, લેન્ડેડ લઈ બધા થયા છે. આવતી ભવ કદાચ ન પણ હોય. ફ્લેટ કોના નામનો? અહીંયા ભૌતિક રીતે લખવા માટે મારા નામનો ખરો, બાકી મારે કોઈ નિસ્બત નહીં. બેંકમાં લખવા માટે ખરું, જાય તો એ લખવા માટે મારું નામ, બાકી હું તો ટ્રસ્ટી છું, ટ્રસ્ટી છું, માલિક નથી. એટલે ચિંતા થાય સર? એ ચિંતા ના થાય સાહેબ, એની માટે હું પ્રયત્ન કરું છું. પણ એ ચિંતા હજી છે ને, હજી સંપૂર્ણ ટ્રસ્ટી ચિંતા ના થાય. ના ઉઠબેસ કરવાની સાહેબ જરૂર નથી. મનમાં એ વિચારો, સારા વિચારો, કોઈ ખોટું કામ ન થાય ના વિચારો. ભગવાન ની ભક્તિ. હા, પણ ખોટું કામ ના થાય, સારું કામ કરવાની ઈચ્છા કરી ને તે મોક્ષે ના જાય. એ પછી અહીં સારી ગતિ બધી ગતિ બધા મનુષ્ય માં ઊંચી ગતિ માં આવે. સારું કામ નું ફળ અહીં મળે નહીં મળે, ખોટા કામ નું ફળ નહીં મળે. અને જેને કોઈ કર્મ જ નથી તે મોક્ષે જાય. ક્રેડિટ ડેબિટ કશું ના હોય એ મોક્ષે જાય. તમે તો ક્રેડિટ કરો છો. એ તો સાહેબ ક્રેડિટ બહુ છે, ડેબિટ બહુ છે. ક્રેડિટ બહુ છે, ડેબિટ બહુ છે. ડેબિટ વધારે છે. ક્રેડિટ બહુ છે ને ડેબિટ બહુ છે. ડેબિટ વધારે છે. ડેબિટ વધારે છે. એમ કે ઉપવાસ કર્યા? ઉપવાસ કર્યા પાણી બાણી પીન કરશો? રાતે કસી લેવાનું નહીં. પોસો કરે એક દિવસ સાધુ થયો. પોસો કરે, પોસો કરે એક દિવસ. જાગૃત થયા છો ઘણો? કૈલાસ સાગર મારા સાહેબ નો અને કલ્યાણ સાગર મારા સાહેબ ના પરિચય ને લગભગ 7 વર્ષ થયા. એ 7 વર્ષ થી ધીમે ધીમે ધીમે ધીમે ધીમે પોતાની જાત આત્મા એ સેલ્ફ કહેવાય. આ સંસાર નો સ્વાર્થી એ તો સંસારમાં ભટકવાનું સાધન. સંસાર નો સ્વાર્થી એટલે સંસાર ભટકવાનું સાધન. ખરો સ્વાર્થી કોણ? હું કોણ છું? દાદાજી અત્યારે છે ને એમને એ બિચારા અનંત કર્યા એ કે છે ને અમે જો કેટલા અવતાર થશે અમારા પોઈન્ટ ગોળની કે છે ને બિચારા એ કેવા એમ કે છે કે અમારે મુક્ત થઈ જશે. બિલકુલ સંસાર વ્યવહાર બંધ હોય તો હા, સંસાર વ્યવહાર હોય તો કોઈ બંધ થાય એવું હું આરામ ના આવે. મારા સંસાર વ્યવહાર બંધ થયો હોય બંધ થાય. સમજ માં આવે આપની વાત? બિલકુલ દાદાજી સમજ માં આવે, બિલકુલ સમજ માં આવે. ત્યાં સંસાર નો વ્યવહાર છે. હવે થોડું અંદર હોય પણ બહાર દેખાડે નહીં, ત્યાં જ લોચા છે. ઘણી વાર એવું હોય અંદર હોય પણ બહાર ના બતાવે, એકબીજા બહાર ન બતાવે એવો એટલો વિવેક હોય, પણ અંદર અંદર તો કચકચ હોય. તો અને સંસાર વ્યવસ્થા માંથી સુધરે નહી. તમે સુધારા ભરો, તમારા ગમે એટલા ગુણધામ હો, પણ સંસાર વ્યવસ્થા માંથી સુધરે નહી. સંસાર વ્યવહાર ના હોય પ્રભાવ જ ના પડે તમારો, તમારો પ્રભાવ જ ના પડે. તમારી નબળી જોઈ જાય એ પ્રભાવ જ ના પડે. અને જ્યાં સુધી એ સંબંધ લેવા દેવાનો બંધ ન થાય, લેવા દેવાનો એ બંધ ના થાય સંબંધ, ત્યાં સુધી તો ભિખાર ને ભિખારી જ પાછું ને આવીને ઉભું રહ્યું ને. એટલે ભિખારો નો ભિખારો અને પ્રભાવ એ પડે નહી, પ્રભાવ ના પડે. કઈ પણ ઈચ્છા કરો તો પ્રભાવ પડે નહીં. દર્શન ઈચ્છા રહી સર મોક્ષ ની એ છે બીજી નહીં તમારી ચાલે ત્યાં સુધો ને તમારી જેવું જ બધું આ કરે છે. સીતારામ ફેમિલી છે. સુગંધી નીકળી જતા હા જૈન વૈષ્ણવ પછી લાબડી ગાય નીકળે પડી ગયો જૈનો ના મહાપુરુષો છે એની તો હંમેશા સુવાસ છે. જે જૈનો ના મહાપુરુષો છે એની હંમેશા સુવાસ છે. શું નામ છે કો? મારે દર્શન કરવા છે બધા. એક જૈન બરોબર છે સુગંધી વાળા હોય ત્યાં બધા દાખલા ટોળા દર્શન કરવા છે. હું આવું દર્શન કરું એ ધનભાઈ ગયા કાળમાં પાંચમા આરામાં જૈન બઉ મુશ્કેલ છે. અને જૈન કડવા થઈ ગયા બઉ મીઠા હતા કેરો કરતા બધા મીઠા હતા કડવા થઈ ગયા. તમે વળી બઉ કડવા એવો થયા છો એટલે અમારે જોડે મેળ પડ્યો. પ્રભુદાસ કોઠારી છે બીજું કઈ છો? એટલા માટે તો આવે છીએ. આત્મા થવું છે ને અત્યારે તો કોઠારી તરીકે વર્તું છું કે છે. ના પણ આત્મા થવું છે ને, આત્મા રીતે વર્તા એવું કહ્યું છે ને એમને. એવું તમારે તો જવાની છે, થોડા વખત કરો તો ચાલે. જવાન નથી જવાની તો ગઈ, નહી જવાની જતી. 56 વર્ષ માં કર્યા કરવામાં 56 વર્ષ કાઢ્યા. જજમેન્ટ ક્યારે આવશે? જ્યાં સુધી કઈ પણ ખૂટે છે, એક માર્ક ખૂટતો હોય તો ના કેવાય, તો બસ 4 માર્ક ખૂટે. કેટલા ખૂટે? 4. હા, 360 ભગવાન ના છે, મારા 356 છે. તો એક જ ખૂટતો હોય ભગવાન ના કેવાય. અને જો કે તો જોખમદારી છે. શું છે? એમ તો એમ તો રસ્તે જનાર માણસ કેવું ભગવાન છે ના આપડે કેવાય, ઓછું કેવાય. જોખમદારી એની છે ને, તો એ આપડી છે. એની પાસે જનારાની જોખમદારી, કારણ એ તો ડૂબે ડૂબે પણ બીજા બધા ડૂબાડી ડૂબે. એ તો ડૂબે પણ બીજા બધા ડૂબાડે. શું થાય? એટલે આપડે રવિવારે કામ કરી નાખીએ, આવતા રહેજો. આવતા રહેજો. મારી બી સચિદાન છે કે ચાલો જ્ઞાની એ મારો આત્મા છે. શું કે છે? જ્ઞાની પુરુષ હોય એ મારો આત્મા. અમે ભગવાન ના કહેવાય, જ્ઞાની કેવી કહેવાય. ભગવાન ભાઈ પ્રગટ થયા છે, 14 લોક નો નાશ છે, 360 દીકરી નો છે, જેનો હું નમસ્કાર કરું છું. કારણ મારે 4 દીકરી ખૂટા છે. તો તમારે 2-3 ખૂટતી હશે કે નહીં ખૂટતી? ઘડી હા, પણ પૂરી થઈ જશે અહીંયા. આ અમને બચ્યો રહી પૂરી, મારી 4 પૂરી થઈ જાય. તમારી બધી કેટલી હશે પૂરી થઈ જાય? આ મંગળદાસ ને ખૂટતી ઘડી છે. પણ જ્ઞાની અને ભગવાન માં શું ફેર? જ્ઞાની માં ભગવાન માં એટલો ફેર કે સમજી શકે બધું, જોઈ શકે, જાણી શકે નહી. શું કહ્યું? જાણવું અને સમજવામાં ફેર છું. સમજવું એટલે મને આ બધા માણસો બેઠા છે એટલું નમ સમજવું, અને જાણવું એટલે શું? આ મંગળદાસ, આ કોઠારી, એમ નમ જાણ. તે જાણવાનું બાકી રહ્યું એટલે હવે જ્ઞાની મને ફેર રહ્યો. એટલે કેવા દર્શન સુધી પહોંચ્યા અમે? કેવું જ્ઞાન રાખી હોય તમારું? ઉતાવળ નથી મારે. તો મારા જેવું સુખ લોકો પામો અને આ બધી ધંધાથી મુક્ત થવા, ધંધાથી વીટાય છે. રોજ રોજ વધારે વધારે વીટાય. બાગ નતો તો બાગ ઉભો કરે છે. ઘરમાં બાગ નતો, લોકો બાગ તો પોતે બાગ કરે. તો ખોજ ખોજ ખોજ ખાતર લઈ આવે છે, પાણી નાખીને કરે છે. પૂરતું આ ધંધા વધારે વધારે વધારે કરે છે. કેટલી ધંધા રાખવા જેવી હતી કોઠારી? ખાવા પીવા જેવી. હે? ખાવા પીવા જેટલી. હા, આવશ્યક આવશ્યક જેને કહેવામાં આવશ્યક એટલે હા, જેના વગર ન ચાલે. ના ખાઈએ શું થાય? મનુષ્ય પર લોકો જાય શું થાય? એટલે એવું કઈ નહીં કેતા તું વેળવી ને પૂરણપૂરી ને એવું તું બધું ખા. એ કઈ કીધી ની કે દાળ ભાત શું? તો એ આવશ્યક, એના પૂરતું આપણે પરવાસ લેવાનું હતું. જેના પૂરતું, જેના પૂરતું પરવાસ લેવાનું હતું. આવશ્યક હવે ખાધું એટલે કઈ ખાધું એટલું કઈ ચાલે? પછી એનું પરિણામ આવે, રિઝલ્ટ આવે ને? આવે જે કરો તેનું એ પસંદાર જોવું પડે. શું પરિણામ ખાધેલાનું? ના આવે. પછી પાણી પીધું તો બાથરૂમ અદવાઢન કર્યું, શ્વાસ લીધો ઉચ્છ્વાસ થાય. એ તો પણ હાની જરૂરિયાત છે. શ્વાસ ના લઈએ તો, શ્વાસ ના લઈએ તો નુકસાન. પાણી ના, આ બધી આવશ્યક ચીજ. આ કપડું એ પણ આવશ્યક છે. શિયાળ શું થાય? કારણ કે બધી ચીજો ને માણસ એક માણસ પોતાના પ્રકૃતિ ના બધી ચીજો ના થાય. કોઈ માણસ ત્યાં અંદર કપડા વગર રહી શકે, ઉના અંદર રહેવાય નહીં. કપડું પણ જોઈએ, પણ કપડું કેવું જેવું હોય, ખાદીનું હોય, બીજું હોય, ગમે તેવું હોય, ઓછા ભાવનું, અને આપડે કપડું શરીર ઢોકે એટલું જોઈએ. અને કોલર કરે છે ના જોઈએ, આ કપ કરે છે ને કઈ જરૂર, ક્યાં કોલર ને કપ કરે છે અનાવશ્યક. એટલે આવશ્યક પૂરતું જો સમજે તો માણસ કશું કોઈ જાત માણસ દુઃખ છે, આ જાણવાનું દુઃખ નથી. માણસ દુઃખ હતું આ તો આવશ્યક. બધા લેબ કરી પણ ઉપરથી બેંગ્લોર ને રિયા રાખ્યા ઉપર. આવશ્યક આપડે વધારીએ, ખુદા શું કરે બધા, તમને કેમ લાગે? બોલતા નથી બધા. આવશ્યક આપડે વધારીએ જરૂરી આ તો, અને ખુદા ને પછી નામ દઈએ કે ખુદા હું બતાવ્યો, શું કામ હવે આવશ્યક ઓછો થાય એવો નથી. કોઈ કે મારે ઘણા કરવા છે, પણ મારે છોકરાની બહુ બુમા બુમ કરે છે, ઘરમાંથી બહેરી કચકચ કર્યા કરે છે, પણ મનમાં એટલો ભાવ હોય કે મારે નથી કરવો, એટલો ભાવ થાય તો બધું બહુ થઈ ગયું. સમજ ને, આ બધા દર્દો ની કઈ દવા તો હશે ને? દવા નો જન્મ થયા પછી દર્દ નો જન્મ થાય, એવો નિયમ છે. એટલે દવા એ પુણ્ય છે, અને દર્દો એ લક્ષ્મી છે. પેલી પુણ્ય હોય તો લક્ષ્મી બોલે, તો ભાઈ દત્ત તો પહેલું થાય, દવા પહેલી થાય તો જ દર્દ ઉત્પન્ન થાય. તમે તો ઉગી નીકળે, કોઈ જગ્યાએ ખાણીમાં નીકળે, પણ દવા પહેલી નીકળે ત્યાર પછી દર્દ શરૂ થઈ જાય. પુરુષારીઓને દવા ભેગી થાય, પાપી ના થાય એટલું. કોઠારી જવું છે, બીજું કઈ થવું છે? એમ તમારે શું થવું? એ નથી રહેવું, નથી જે છે એ નથી રહેવું. એમ બ્રાહ્મણ છે કે આ બ્રાહ્મણ રહેવું છે કે બીજું કઈ થવું છે? બીજું થવું છે. હા, તારે અનંતકાળ થી બ્રાહ્મણ ને ખામણ આવજો, ફિટ કરી આપીએ બધું. હા, પોતાનું સ્વરૂપ નું રિયલાઈઝ થઈ ગયું, પછી કશું રિયલાઈઝ કરવાનું બાકી રહેતું નથી. આ ઘડિયા રિયલાઈઝ કરી લે, રિયલાઈઝ કર્યો કરો, ત્યાર પછી જાતનું રિયલાઈઝ નહીં કરવાનું. બીજું બધું રિયલાઈઝ કરી લે, ઘડિયાળ, ઘર, મકાન, મકાન, પ્લોટ બ્લોટ બધું રિયલાઈઝ કરી, અને જાતનું રિયલાઈઝ નહીં કર્યું, કેવી ગુનો કહેવાય? પછી જ કરે છે. કોઈ રિયલાઈઝ વાળો હોય તો જ, મુક્ત પુરુષ હોય તો જ થાય ને, એ હોતા નથી. કોક આવ્યો હોય હોય શકે ને, એની દુર્લભતા છે. દુર્લભતા ક્યાંની છે? મુક્ત પુરુષ. મોક્ષ અઘરો કે સંસાર અઘરો? મોક્ષ અઘરો કે સંસાર અઘરો? ખીચડી બનાવી હોય તો ચૂલો કરવો પડે, લાકડા અમે પછી કાકડી મૂકીએ હરકે. આ જંગલ વગાયા હોય, જંગલ વગાયા કેટલી મુશ્કેલી થાય ને, ના થાય. મોક્ષ ની માંગણી કરે છે એનો અર્થ જ એ થયો કે એને સંસાર જોઈતો નથી. મોક્ષ ની માંગણી કરે છે ના, સંસાર માં કંટાળ્યો છે બિચારો, બંધન થી કંટાળ્યો છે. એ પોતે પોતાની જાળ વીટી અને પોતે બંધન પછી મને એમ લાગ્યું આ તો સારું, આપણે બંધન અને ઉષા વધારે વધારે કરકતા જઈએ છીએ. આ કાદવ પેઠા પેઢા પણ જેટલો પ્રયત્ન કરીએ છીએ ને એટલા વધારે ઊંડા ફરકતા જઈએ છીએ. એટલે બો ગુમ કરી મને કોઈ કાળો કે પણ કાળો એવું કઈ બધા ઘરકેલા ચીજ કાળે કોક મુક્ત પુરુષ આવે એ કાર્ય આવે. પણ મોક્ષ અઘરો છે કે હેલો છે? સદગુરુ મળે તો સહેલો છે, નહી તો અઘરો. સંસાર કરતો હેલો નહિ ને, સદગુરુ મળે તો પછી શું કરવા જંજાળમાં પડે? પછી આ જંજાળ પર શું કરવા પડે? ના પણ હેલો તો ઘઉં થાય ને, એ તો એની મેળે આવવું હશે આયા કરશે, પણ આપડે એના પર આસક્તિ નહીં. પછી તો એની મેળે આવવું હોય તો આયા કરે, એના પર આસક્તિ નહીં. એવું છે સાહેબ કે આપ અમને દાદા એમ કહે છે કે જો સદગુરુ મળે, સદગુરુ મળે પછી મોક્ષ થયેલો કહેવાય, સંસાર નહીં. પછી મોક્ષ થયેલો. આ ટાંકી હોય એમાં હોય કે મારે નાવાનું હોય અને કે છે ભાઈ પાણી ગરમ કરો નહીં લઈએ તો આપણે શું કરવું પડે? ટાંકી નીચે લાકડો હગાવો પડે ને, મહેનત પડે કે નહીં? પાણી લાવવું પડે, ગરમ કરવું પડે. શું કે છે? પાણી લાવવું પડે, ગરમ કરવું પડે. હગાઈ પછી ગરમ થાય ત્યારે પછી નાવાના માટે કોપ લાગે. અડધી ટાંકી વધ્યું પાણી અને રાત ના 9 વાગી ગયા હોય કે અડધી ટોકી પાણી બધી હોય ગરમ ગરમ પાણી, તો આપડે કહીએ કે ભાઈ આ ટોકી ગરમ છે, ગંદી સી રીતે કરવી, બરફ લઈ નઈ કરવી? એનો સ્વભાવ છે ઠંડો ને મેળે થાય, એનો સ્વભાવ છે ઠંડો એટલે એની મેળે થાય. એટલે જ્ઞાની પુરુષ શું કે તું સુઈ જા ભાઈ, ઠંડી થઈ જશે. હા સાહેબ કશું કરવાનું નહીં થાય, ના કરવા ને, કારણ કે એનો સ્વભાવ છે ઠંડુ થવું, એનો સ્વભાવ છે, એનો વિભાવ નથી, અને ગરમ થવું એ એનો વિભાવ છે. આત્માનો વિભાવ એ સંસાર છે અને આત્માનો સ્વભાવ એ મોક્ષ છે. કયું વિભાવ છે? આત્માનો સ્વભાવ એ જ મોક્ષ, આત્માનો સ્વભાવ એ જ મોક્ષ. હા ફક્ત હવે આત્માનો સ્વભાવ પામવો એ બહુ અઘરો છે, એ જ્ઞાની પુરુષ સિવાય કોઈ દાડો ના મળે. એટલે તમને રવિવાર દાડે સ્વભાવમાં બેસી દઈશું, પછી આત્માનો અનુભવ બીજદાડે થશે. શું કહ્યું? રવિવાર થઈ જશે એમને કલાકમાં મોક્ષ જોઈએ છે. એટલી બધી ઉતાવળ શું કરે? 6 મહિના માં વધો શો હતો? મને આ 78 વર્ષે શો ભરો છો કે દાદા? સમ્યક દર્શન થતું હશે એ વખતે શું પ્રોસેસ થતી હશે જીવની? આ સમ્યક દર્શન થતું હશે તે વખતે એ જીવની શું પ્રોસેસ થતી હશે? જીવની શું થતું? પ્રોસેસ શું થતી હશે? એ સમજી ગયા. બેઠો ત્યારે ડાયો ડંગરા જેવો હતો, ત્યાં સુધી કઈ ઊંઘ પાડતો નતો. અનુકૂળ બેઠા પછી નીચે ઉતર્યો ત્યાં પછી આ બધું ફરે છે કે છે.